ધન યૌવન ગર્વ હરાતિ નિમેષાત કાલઃ સર્વમ માયા માયામિદં અખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા જગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે માં કુરુ ધન જન યૌવન ગર્વ હરાતિ નિમેષાત કાલ સર્વમ માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. શંકરાચાર્યજી કહે છે ધન સ્વજન અને યૌવનનો ગર્વ ન કરો. એ ચર્ચા આપણે સાંભળી લીધી, હવે જે અર્ધી છે થોડી એ માયામય ઇદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વ. આ બધું માયામય છે. શું ધન સ્વજન યૌવન વગેરે બધું, એટલે એને છોડીને ભગવાનમાં હેત કરો. માયામય છે. માયામય એટલે શું? દુઃખરૂપ છે, નાશવંત છે, અને સીધો સાધો અર્થ છેતરામણો છે, ડિસેપ્ટિવ છે. દેખાય કંઈક, હોય કઈ નથી લાગતું એવું. અને છેતરામણી વસ્તુ હોય કે છેતરનાર વ્યક્તિ હોય, એ કુશળ બહુ હોય છેતરવામાં. તમે ઘણી વાર જોયું હશે અથવા તો વાંચ્યું હશે છાપાઓમાં, આ ગઠિયા લોકો હોય છે એ બહુ છેતરવાનું જાણતા હોય છે. તમે બેંકમાંથી જો 1-2 લાખ રૂપિયા લઈને નીકળ્યા હોય અને સ્કૂટરમાં કે એમાં મૂક્યા હોય, અને અચાનક ક્યાંય તમે ઊભા રહ્યો એટલે આજુબાજુ આમ 50-100ની નોટો થોડી ફેલાવી દે, વેરી દે, અને પછી તમને કે ભાઈ તમારા પૈસા પડી ગયા જો, એટલે તમને એમ થાય મારો આ ક્યાંથી પડી ગયા છે, એટલે વીણવામાં તમે લાગી જાઓ. ત્યાં પેલી 2 લાખની થેલી લઈને પેલે જતો. બસ આવો સંસાર છે. એવી રીતે લૂંટે છે આ સંસાર બધાને, એ થોડું ઘણું વીણવા ઉભા રહીએ ત્યાં કેટલી બધી અમૂલ્ય સંપત્તિ લૂંટાઈ જાય છે. અમારે લાલચે લાગે એમ કડકડતી સોની નોટો પડી હોય, એટલે કોને એમ ન થાય, પોતાની હોય નહીં ખબર હોય ઘણાને. એક જણાને એક દોસ્તારે પૂછ્યું કે ભાઈ તું પેન્ટના ખિસ્સામાં હાથ નાખ અને એ ખિસ્સામાંથી આમ 5-5 હજાર રૂપિયાની કડકડતી નોટો નીકળે તો તને પેલો વિચાર શું આવે? તો એ આવે કે પેન્ટ કોઈકનું છે. આપણું તો નથી જ, કોઈનું પહેરાઈ ગયું લાગે છે. એટલે ખબર જ હોય કે આમાં આવા 100-100 નોટો વેરાઈ જાય એ કે આપણી નથી, પણ છતાંય એમ થઈ જાય એ મોહબત ફીર મિલે ને મિલે, લલચાઈ જાય. અને લાલચ પેદા કરવી એ જ માયાનો પ્રકૃષ્ટ ગુણ છે. એટલે નથી લાગતું આ બધું સરખું ગોઠવાઈ જતું હોય ને. જો કહ્યાગરા પત્ની મળે, ગુણિયલ હોય, શીલવાન હોય, રસોઈ કામ સારું આવડતું હોય, હોશિયાર હોય, સ્માર્ટ હોય, રમૂજી હોય, બધી કલાઓમાં નિપુણ હોય, ઘર સાચવતા હોય, તમને સાચવતા હોય બધી રીતે, તો આવી ઘટનાને શું કહેવાય? તો અફવા કહેવાય. આટલું ભેળું થોડું થાય ભલામાં. પણ છતાંય અરસપરસ તમને એકબીજાને ગમે, સંસારનો બહુ સરસ વ્યવસ્થિત રીતે લાગે, એ જ ભાવ હોય, કયા ગ્રહ દીકરા દીકરી હોય, બધી રીતે સારા ડાહ્યા ગુણિયલ, તો સારું જ છે ને. સંસારની દ્રષ્ટિએ ઉત્તમ છે, સારા પતિ કે પત્ની મળે, સારા બાળકો મળે, ભણવામાં હોશિયાર હોય, માવતરનું આદર કરતા હોય, જરાય ઠપકો દેવો ન પડતો હોય, આવા દીકરા દીકરી પત્ની બહેનો બધો પરિવાર આવો હોય તો સંસારને માટે ઉત્તમ સારું છે. પણ યાદ રાખો, આધ્યાત્મિક દ્રષ્ટિએ એ મોટું બંધન અને વિઘ્ન છે. પણ એ વિઘ્ન સમજનારા કોઈ લગભગ ન હોય, હોય પણ બહુ ઓછા, જેને આ બધું સરખું મળતું જાય અને મન મૂંઝાય કે આ બંધન છે. બહુ તમારે ઘરના સેવા કરતા હોય કે તમે પછી એમને ખૂબ જ રાખ રખાવટ કરતા હોય, તરસ પર ગમતું હોય, સંસારની દ્રષ્ટિએ સારું છે પણ મોક્ષની દ્રષ્ટિએ બંધન છે. જીવ નીકળે નહીં એમાં, મરતા મરતા જીવ નીકળે નહીં. અરે હું જોઈશ તો આનું શું, આ જઈશ તો આનું શું, આનું પછી શું થશે. પણ હવે ઓલા માથાના મળ્યા હોય તો એમ થાય કે સારું હે ભગવાન છૂટ્યા, બરાબર છે ને. એક જણો મરીને સ્વર્ગમાં ગયો, પત્ની હજી નહોતી મરી, એ જીવતા હતા. એમાં બે પાંચ વર્ષ પછી એનું મૃત્યુ થયું. એટલે અચાનક પેલો પતિ સ્વર્ગમાં હતો ને, એ સ્વર્ગના રખેવાળ પાસે, દેવ પાસે ગયો. એટલે સમજો જે કોઈ હશે ત્યાં, ડોરકીપર કોઈ હશે, એને કીધું ભાઈ મને જલ્દી અહીંયાથી નીકળવા દો. ભાઈ ક્યાં જવું છે? મારે નરકમાં જવું છે. અરે પણ આ માંડમાંડ કોઈકને મળતું હોય એ ભલે અત્યારે મોડું કરો, મારે મને અહીંથી નીકળી જ જવા દો. પણ કારણ શું છે? તો પૃથ્વી પર મારા પત્નીનું અવસાન થયું છે અને લોકોએ પ્રાર્થના કરી છે કે એને સ્વર્ગ મળે. એટલે એ અહીંયા આવે એ પહેલા મને નીકળી જવા દો. હવે એને બંધન થાય હે? એટલે સંસારની દ્રષ્ટિએ જે આપણે સારું કહીએ છીએ, સારું હોય, હોવું જોઈએ, કઈ બગાડાય નહીં ઘરે જઈને. ઘરે જઈને તમે મારપીટ મળો કરવા કે હવે મારે તો મોક્ષ સુધારી લેવો છે, એમ સુધારવાની કોશિશ કરતા નહીં તો ઘરના ને ખબર નહીં પડે કે આ શું થયું. વળી પાછું એવું થાય કે આવું સત્સંગમાં શીખવાડો છે, સુખે રહેતા હોય તમે ઝઘડો કરાવો છો. ઝઘડો કરાવવાની વાત નથી, સમજવાનું છે. અરે તમને એક એ એનાથી એક ગર્ભિત વાત કહું કે અરસપરસ હેત તૂટી ગયું હોય, કોઈના ઘરના ભક્ત બહુ હોય ને કોઈ પતિ ભક્ત બહુ હોય, પણ સંસારમાં એને કાંઈ મન લાગતું ન હોય, પણ દેખાવા ન દો, એને તો એમ જ લાગે બસ આપણા જ છે. દેખાવા દે તો એની સ્થિતિ નથી તો એને દુઃખ કેટલું થાય? એને કળાવવા જ નહીં દેવાનું, એને જેમ એને લાગે બસ કંઈ નથી પેલું. પણ અંદરથી સાવ કનેક્શન છૂટી જાય એ ઉત્તમ છે. એટલે પણ માયા છે આ. જો માયામાં એવું છે કે આવું સારા સારા બધું આમાં આસપાસ તમને દાણા વેરે ને, એટલે જીવ એમાં બંધાઈ જાય. આ માયાનું કેવું સ્વરૂપ છે. તો ધંધામાં સફળતા થાય ને ખૂબ પૈસો માંડે આવવા ને એક પછી બંગલા પછી બંગલા ને ફેક્ટરી પછી ફેક્ટરી ને આ બધી સફળતા મળે, એક પછી એમ સ્ટેપ્સ માંડે આમ અપ થવા, તો વ્યવહાર દ્રષ્ટિએ સારું છે પણ મોક્ષની દ્રષ્ટિએ બંધન છે. કારણ કે એ હવે ક્યાંય દૂર દૂર લઈ જશે. અને માયાનું કામ જ એ છે કે એની પાસે ભગવાન પાસે ન જવો જોઈએ, એટલે એવી વસ્તુઓ ફેંકે છે કે એમાં લોભાઈ જાય અને ભગવાનથી છૂટી જાય. જાણવા વાળા જાણે, બાકી તો માયાનું જ આ કર્તૃત્વ છે. એટલે જેમ જેમ સફળ થાય એમ લોકો ખુશી થાય, પણ એ માયાએ ટુકડો ફેંક્યો છે કે એ ભગવાનથી વિમુખ થાય. અને મોટે ભાગે ઘણા થઈ જ જાય. એ જે સમજવું કે આ માયામય છે, છેતરામણું છે, એ બહુ મોટી વાત છે. સિકંદર યૌવન છે, જો આ ત્રણેય વાત એમાં છે, ધન એટલું છે, યૌવન એવું છે, અને રાજની પ્રજા, લશ્કર, સ્વજનો બધું છે ત્રણેય. તો એ જો સફળ થતો ગયો ને, નીકળતો જ ગયો આગળ આગળ, મારે આખી દુનિયા જીતવી છે. તો તુર્કસ્તાન જીત્યું, મિશ્ર જીત્યું, ઈરાન જીત્યું, અફઘાનિસ્તાન જીત્યું, અત્યારે પાકિસ્તાનમાં છે, ભારતમાં હતું, એટલો પ્રદેશમાં આવ્યો અને સિંધુ નદીને કિનારે એ પહોંચ્યો. ત્યાં એને એક ભારતનો સાધુ ફકીર મળી ગયો. સાધુનો આદર કરે ગ્રીકની સંસ્કૃતિમાં, આપણે મિલતી જુલતી એટલે સાધુઓનો. અને એના એરિસ્ટોટલે કહ્યું હતું, સારો કોઈ સાધુ લેતો આવજે ભારતમાંથી, તો આઈનો સાધુ ત્યાં જાય એ જમાનામાં અત્યારે ઉપડી જાય. એટલે પેલા સાધુ મળ્યા, થોડી ઘણી વાતચીત થઈ. એની વાતચીત કઈ સિકંદર સમજી શક્યો નહીં. આવવાનું કીધું હશે કે તમે આવો, એટલે મજે કઈ નહીં જાના. એટલે સૈનિકો ઉતાવળા થઈ જાય ને તો અમે તમને કેદ કરીને લઈ જઈશું, મેં કિસી કે હાથ મેં આને વાલા નહીં. હવે ઓલાને સમજાય નહીં, કારણ કે સોક્રેટિસે કીધેલું, પણ એ પચાવ્યું હોય તો ખબર હોય ને. સોક્રેટિસને જ્યારે ઝેર દેવાનું થયું અને પછી એમના જે શિષ્યો હતા એમણે કીધું કે પ્રભુ અમે તમારો અંતિમ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કેવી રીતે કરીએ. એટલે સોક્રેટિસ કે તમને જે મન ફાવે એમ કરો ને, જેમ ઠીક પડે એમ કરજો. પછી છેલ્લે બોલ્યા, પણ હું હાથ આવું તો ને. એ આત્માની વાત કરે છે અને પેલા દેહની વાત કરે છે. એટલા સાથે રહ્યા હોય તો અમુક મર્મ ન સમજાય, તમે જે કરવું એ કરો ને, પણ હું હાથ આવું તો ને. હવે ભારતીય સાધુ આ રીતે બોલે છે કે તમે મને કેદ ના કરી શકો, એ ઓલાને કઈ સમજાય નહીં, ઘણી માથાકૂટ થઈ હશે. પછી પેલા સાધુએ કીધું કે ભાઈ તું આ ઘણું બધું જીતીને આવ્યો છો, પણ હું તને એક થોડો પ્રશ્ન પૂછું. આ તું આવી રીતે મારી પાસે આવ્યો છો અને આ થોડો ઘણો રણ પ્રદેશ જેવો પણ દેખાય, તને બહુ તરસ લાગે અને ક્યાંય પાણી મળે નહીં તો તું શું કરે? અરે એ તો કલ્પનાય ધ્રુજાવે, કે પાણી જ ના મળે તો પીવું અને તૃષા મારી નાખે. ચારે બાજુ તપાસ કરવા માંડું, તપાસ કરાવું. હા, પણ તું ગમે ત્યાં તપાસ કરાવે, આજુબાજુ ક્યાંય પાણી મળે જ નહીં, સૈનિકોને ન મળે, તને ના મળે, અને મારી પાસે પાણી હોય તો તું શું કરે? એમ કે પ્રભુ હું તમારી પાસે આવીને ગમે તેમ હું પાણી માગું, પણ હું એમને ના આપું, માન હું ના આપું. તો તમે જે શરત મૂકો તે, પણ મને પ્રાણ કંઠ આવ્યા તો મારે તરસ તો છીપાવી જ પડે. હા, તો તારે પાણી પીવું છે, ક્યાંય મળતું નથી, અત્યંત તૃષાતુર થયો છે, પ્રાણ હવે પીડાય છે, અને હું એમ કહું તે જે જીત્યું છે એ રાજમાંથી અર્ધું રાજ મને આપી દે તો હું આપી દઉં, આપી જ દઉં, કારણ કે મારે પાણી પીવું છે, અર્ધું રાજ આપી દઉં. હું અર્ધા રાજમાં હું આપું તો ને, વેચું તો ને. હું એમ કહું તે જેટલું જીત્યું છે એ બધું રાજ મને આપી દે તો હું તને એક પાણીનો ગ્લાસ આપું તો બધું તમને આપી દઉં, પણ એક પાણીનો ગ્લાસ લઈ લઉં અને તૃષા બીજાવું બુજાવું. ત્યારે પેલા સાધુએ કહ્યું કે સિકંદર સમજી લે કે અત્યાર સુધી જે જીત્યું એની કિંમત પાણીનો એક ગ્લાસ છે. એની કિંમત કેટલી એમ, એક પાણીના ગ્લાસ. એના માટે ત્યાં શું કર્યું આટલું બધું, તું વિચાર તો કર. અને યાદ રાખ, તું અપને ઘર નહીં પહોંચ પાયેગા, બીચ મેં રુક જાયગા. આટલું કઈ સાધુ હાલતો થઈ ગયો. સિકંદર ની પછી ઘણી કથા છે. પછી પાછો ફેર્યો, એટલે ત્યાંથી નીકળીને અફઘાનિસ્તાન થઈને ઈરાન પહોંચ્યો અને ત્યાં બેબીલોનમાં માંદો પડ્યો. અધવચ્ચેત દર્દ એવું થયું કે પેટમાં કાંઈ રહે જ નહીં, જે પીવે એ બધું જ નિકાલ થઈ જાય. એટલે ઝાડા ડાયરિયા ભયંકર પાતળા પાણીના. વૈદો સાથે હકીમો સાથે યુનાની દવા થાય બધી, પણ કોઈ દવા કારગત ન થાય. દોરી તૂટી આયુષ્યની ત્યાં કોણ સાંધનાર છે? અને પછી વૈદ્યો ને હકીમો ઉપર ખીજાયો કે હું તમને પોષું છું અને તમે એક મારા ઝાડા બંધ નથી કરી શકતા. માલિક તમે બોલો એમાં અમારા ચાલુ થઈ જાય. પણ એમાં અમે તમારા આ નથી રોકી શકતા. તમને એમ છે કે ઔષધમાં ખામી છે, ઠંડો પાણીનો બરફના જે હોય એવું પાણી મંગાવ્યું અને એમાં તલના દાણા જેટલું આમ ઔષધ નાખી તો બરફ થઈ ગયો. પાણી તલના દાણા જેટલો ગ્લાસમાં નાખ્યું તો બરફ થઈ ગયો. આવી ભયંકર જામી જાય એવી દવા અમે તમને ખોબા ભરીને ખવડાવીએ છીએ, તોય કાંઈ થતું નથી. હવે એનું શું કરવું? ત્યારે સિકંદરને થઈ ગયું કે હવે જીવવાનું નથી. અને પછી થઈ ગયું કે ઓહો, કે આ બધું મેળવ્યું એનો અર્થ શું છે? અને કીધું કે હવે મારે જવાનો સમય થયો છે, પણ આ વૈદોને હકીમોને કાંધે જ મારો જનાજો ઉપડાવજો. મારે દુનિયાને દેખાડવું છે કે બધું હોવા છતાં મને કોઈ બચાવી શક્યું નથી, અને મેં જીત્યું કે મેળવ્યું એનો કોઈ અર્થ નથી, કોઈ મિનિંગ નથી. હવે સમજાય છે, પણ એને ક્યાં સુધી માયા ખેંચી ગઈ, કયો આખી જિંદગી વેડફાઈ ગઈ ને. આ ડિસેપ્ટિવ વસ્તુ છે, આ છેતરામણી વસ્તુ છે. એવું ઇલ્યુઝન પેદા કરે એને એમ લાગે કે હું તો કંઈક પામું છું. લશ્કરને આગળ ચલાવજો અને બધી સલાહો આપીને પછી એમ કહ્યું કે જનાજામાંથી મારા બંને હાથ આમ બહાર ખુલ્લા રાખજો, અને લોકોને દેખાડવું છે દુનિયાને કે સિકંદર ખુલ્લે હાથ ગયો છે, કંઈ પણ લઈ જઈ શક્યો નથી. લખલૂટ સંપત્તિ બધું હોવા છતાં કંઈ પણ સાથે ગયું નથી. જનાજામાં હાથ બહાર રાખીને આ રીતે એનો અંતિમ સંસ્કાર કર્યો. કબર દેવાઈ ગઈ. એની માતા એની વિધિ પ્રમાણે એની કબર ઉપર પાણી ઢોળવા આવે, પાણીનો ઘડો ઢોળ્યો. એની માતાને એક વાતનું દુઃખ હતું, મારો બેટો જે કરતો હોય દીકરો એ સારું ઠીક છે, પણ સિકંદર પોતે જ એમ બોલતો કે હું ગ્રેટ છું એમ. સિકંદર ધ ગ્રેટ, સિકંદર ધ ગ્રેટ, મહાન સિકંદર. કાંઈ પણ વાત કરે તો તમે કોણ? તો મહાન સિકંદર. પોતે પોતે આવી રીતે બોલે કેવું લાગે? મહાન સિકંદર, સતત મહાન સિકંદર, મહાન સિકંદર, સિકંદર ધ ગ્રેટ, આવું જ બોલે. એ માને ગમે નહીં. હવે આ કબર દેવાઈ ગઈ, પાણીનો ઘડો ઢોળ્યો વિધિ પ્રમાણે. પછી એની માતાએ ત્યાં કહ્યું કે બેટા, કબરમાં દફન થઈ ગયા પછી તારે તારો પેલો અભિપ્રાય બદલવો છે કે એનો એ છે સિકંદર ધ ગ્રેટ? ત્યારે કબરમાંથી અવાજ આવ્યો, માં મારા જેવા તો કેટલાય સિકંદર પોઢી ગયા છે, કેટલાય સિકંદર પોઢી ગયા છે. અહીંયા આવ્યા પછી ખબર પડી કે એવા તો કેટલાય લાઈનો ને લાઈનો છે. હવે મારો ગર્વ ચકના ચૂર થઈ ગયો. છેલ્લે સમજાયું પછી હાથ માર્યું કાંઈ, બસ આ સફળતા, આ બધું સંસારનું સારું સારું એ બધું આમ દોરતું જ જાય છે. મોહ પેદા થાય છે, મોહ પેદા થાય છે, લોભાવે છે, અને દૂર દૂર ભગવાનથી લઈ જાય છે. એટલે માયામય છે, એને જાણવું એ બહુ જ કઠિન છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, આ સંસાર, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ, સુખ સુવિધા બધું, આ સંસાર આખો કેવો છે? શિયાળ બગામણા બોર. અત્યારે શિયાળામાં પેલી નાની બોરડીમાં ચણિયા બોર આવે, એમાં શિયાળ બગામણા, બગામણા એટલે છેતરામણા, શિયાળ છેતરાઈ જાય. કેમ? લાલ ટસરિયા જેવું. તમે છેતરાઈ ગયા છો, જેણે કા બોરડીમાં હાથ નાખીને કાંટા વાગ્યા હોય નાનપણમાં, અને ચડ્ડીના ખિસ્સામાં એ ચણિયા બોર ભર્યા હોય, ને એમાં મીઠું ભભરાવીને પછી જે ખાવાની મજા આવે, ઇન્દ્રનું સુખ મારું ફરે. અને એ બોર ભરતા હોય ને આમ ચડ્ડી એકાંઈથી પકડી રાખવી પડે, ને જે આનંદ આવે એ સુખની વાત ન થાય. એટલે એ શિયાળ બગામણા બોરી બોરડીમાં એવા થાય લાલ તસરિયા જેવા લાગે, પણ તમે એને પાકું મીઠું જાણી અને જેવું મોઢામાં નાખો ખાટું મોઢું બગાડી નાખે, એટલા ખાટા હોય આમ તમર ચડી જાય, દાંત ઓયલા થઈ જાય એટલા લાગે ઉપરથી લાલ તસરિયા એવા અમુક અમુક છોડવા હોય જ છેતરી જાય, આપણે છેતરાઈ જાય, બહુ સરસ એવા તાલ લાગે, વાહ વાહ વાહ, તોડીને જેવું નાખો કાઢી જ થૂકી નાખવું પડે, એમાં સંસાર છે ને લાલ ટસર જેવો લાગે છે, પણ જેણે જેણે મોઢું માર્યું છે એમાં એ હજી કોગળા કરે છે, ખાટું મટતું નથી. ખરું છે ને, તો પછી મોઢું બગાડી નાખે, પણ એવી છેતરામણી આ દુનિયા છે, આ સંસાર છે. વાત મૂકી ઘણા વર્ષ પહેલા આપણે અહીંયા મહેમદનગરમાં એક હરિભગત છે, હજી આવે છે ક્યારેક ક્યારેક, હું જોઉં છું ત્યારે મને ઘણી વાર વાત યાદ આવી જાય, ઘણી વાર નથી આવતી, આજે પાછી આવી. તો દુષ્કાળનું વર્ષ અને ત્યારે આ મારવાડમાંથી ને એમાં રાજસ્થાનમાંથી ને એવા બધા વણઝારા ને એવા બધા લોકો પછી ભીખ માગીને ગમે તેમ કરીને ગુજરાન ચલાવવું પડે ને, એટલે એવા બે પાંચ જણા ઘરે ઘરે કંઈ જાય ને માગે ને એવું કરે એમ, એ આને ત્યાં આવ્યા. એટલે માણસ સજ્જન હોય એટલે છે જે રોટલો આપે, આવકાર આપે, ગરીબાઈ છે તો અત્યારે આપણો ધર્મ છે કે આવી પરિસ્થિતિમાં કોઈને કાંઈ આપવું, એટલે કીધું લ્યો રોટલો લ્યો, આ લ્યો, જે લઈ લ્યો બાપા લ્યો, તમને અત્યારે દુઃખ છે અમારી પાસે છે તો ખાઓ. તો ઓલા માળા કે તમારો રોટલો અમે એમ ન લઈએ, તો અમે કાંઈ આમ ગરીબ નથી પણ વખાના માર્યા અમારી પરિસ્થિતિ થઈ છે, એમ કરીને આવડી ચાંદીની ઈંટ એને આપી કે આ તમે રાખો, અમે પછી લઈ જઈશું, અમારી પાસે નથી એવું નથી, પણ આ મૂડી તમે સાચો અને અત્યારે અમને આ કાળ ઉતરાય એના માટે તમે 10,000 રૂપિયા આપો, બાકી હવે આવડી મોટી ઈંટ એટલે સેજે કેટલું થાય, ઘણા લાખોનું થઈ જતું છે એટલું. એમને ભાઈ કે આ હું ક્યાં સાચું, તો કે અમે તમને હરિભક્ત જાણી સજ્જન જાણીને આપીએ છીએ, નહીં તર બીજા ન અમે આપીએ, પણ તમે ધાર્મિક માણસ છો એટલે તમે ખોટું નહીં કરો ને અમારું ઓળવી નહીં જાઓ, એટલે આ તમે રાખો અને અમને અત્યારે આ કાળ ઉતરવા દો, એટલે અમારે કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે, 10,000 રૂપિયા તમે આપો એટલે અમારો દેશ કાળ ઉતરી જાય, પછી અમારી ખેતીવાડીને બધું સારું છે એ બધું થશે એટલે આવીને અમે છોડાવી જઈશું, 10,000 તમને આપી દઈશું, અમારી આ ચાંદી અમને પાછી આપજો. બહુ કહ્યું એટલે પેલો કંઈ વાંધો નહીં, 10,000 રૂપિયા આપ્યા. મનમાં થયું કે ન આવે લેવા તો આપણી પાસે ક્યાં વયું ગયું છે, આ છે જ ને આવડો મોટો માલ તો છે જ. વરસ થઈ ગયું, વરસ સારું થઈ ગયું, નીકળી ગયું, 1.5 વર્ષ થઈ ગયું રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. પછી આને થયું કે ભાઈ આપણે 10,000 આપ્યા છે એટલી ચાંદી તમાંથી કાઢી લઈએ, બાકીનું છે પછી આવે ત્યારે એને આપી દઈશું. એટલે સોનીની પાસે ગયા, સોની હાથમાં લેવાનું કીધું આ ક્યાં ચાંદી છે, આ લોઢું છે, એ તો નજર પડે ત્યાં કહી દે ને, આ તમે શું લાવ્યા, આ વટાવા આવ્યા છો તમે, આ તમે મારે પોલીસ બોલાવવી પડે નહીં, આ મને છેતરવા, અરે બાપા છેતરવા ને, અરે તે અહીં મારી પાસે આવી રીતે આવો છો, હું ઓલું હમણાં જેલમાં ઘરી જાત બોલો કે તમે આ ધંધા કરવા ને, અરે ભાઈ વિગત જાણો આવું થયું છે ત્યારે ઓલો ઠંડો પીડ્યો, નહીં તો આવડું મોટું તમે મને પરણાવવા આવ્યા છો. એમ કરી ઓલો અસ્ત્રો અતરડો જે હોય છે એ ઘસ્યું, લ્યો અમે ક્યાં છે, ઉપર જ ઢોળ છે, આ તો લોખંડની એરણ છે લઈ જાઓ. ત્યારે ઓલા ને જે 9,000 મી આવી ગયા, આવી માયા છે, આવી માયા છે, ઢોળ એવો સરસ ઉપર છે ને એટલે લાગે છે ઓહો હમણાં સુખના ધોધ છૂટશે, સોનું જાણીને તારો સંગ કરો વણજારા, સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, પણ મારે કર્મે નીકળ્યા કથીર રે વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા. દુનિયા બહુ રૂપકડી લાગે છે, સારી લાગે છે, મીઠી લાગે છે, પરણવા જાતા હોય એને તો શું શું અનુભવ રહેતા છે, એને તમે ક્યોક દુનિયા કડવી ઝેર છે, કોઈ માનતું છે? કરોડાના બંગલા થાય, ફલાણું થાય, આ થાય ને આપણે ક્યાં સંસાર છે આવશે, મનાય જ નહીં. પણ કથીર છે, દેખાય છે ઢોળ, પણ કથીર છે. એ જે માની જાય, સમજી જાય ને એ મીરા થાય. હવે જે ઓલા ભાઈએ જાણ્યો કાં તો લોટું છે, ધડધડ ઘાકરીને વીયો ગયો, ઘરે લઈએ ના ગયો, આ ઉપાડીને કોણ જાય આવું મોટું લોટું? ખબર પડી કે એક લોઢું છે, ત્યાં ત્યાં ફેંકીને નીકળી ગયો. મીરાબાઈ ને ત્યાં રાજ સમૃદ્ધિ નો કોઈ પાર નથી, પણ એને નીકળી જતા વાર લાગી, અડધી સેકન્ડ ના લાગી. ને આપણે છૂટતું નથી, કારણ કે હજી ઓલો ઢોળ દેખાય છે, હજી ઢોળ દેખાય છે. જે જાણી જાય છે, પણ કોણ જાણી જાય છે? જે ઝવેરી હોય, જે સોની હોય, એને ખબર પડે. એમ જે સંત દ્રષ્ટિ પામે છે, એને ખબર પડે છે કે આ દુનિયા ઢોળ ભરેલી છે, બાકી કઈ એને ખબર પડે. દ્રષ્ટિ મેળવવી એ જ મોટી વાત છે. આ માયામાં એકદમ અખિલમ હિતવા શંકરાચાર્ય જે અમસ્તુ નથી લખતા, પણ સમજવું કઠણ છે. તો આ એમ આમ વાત સાંભળે સમજાય થોડું જાય, હું તમે નીકળી જાઉં ઘરેથી, કઈ કોઈ ના નીકળ. ભગવાન બુદ્ધ યુવાન હતા, નામ સિદ્ધાર્થ હતું, કપિલ વસ્તુ નગરીના રાજકુમાર, એકનો એકલોટો દીકરો, એકલો હતા બેટા. શુદ્ધોદને કેવી રીતે ઉછેર્યા, એ જમાનાનું રાજાશાહી રજવાડા, કેટલી સમૃદ્ધિ. પણ એ જ્યારે રથમાં બેસી અને નગરમાં ફરવા માટે નીકળ્યા, અને એમાં એણે વૃદ્ધ જોયો, રોગી જોયો, નનામી જોઈ, વૈરાગ થઈ ગયો. આવું જ જો જીવન હોય તો આ મારે કંઈક સત્ય વસ્તુ મેળવી લેવી જોઈએ. આવા રોગ પરેશાન કરનારા હોય, આવું મોત આવનારું હોય, આવી વૃદ્ધાવસ્થા આવી હોય તો મારે કંઈક સત્ય મેળવવું જોઈએ. અને સારથીને કહ્યું, મારો રથ આગળ ચલાવો, આગળ ચલાવો. નગર છૂટી ગયું, જંગલ આવવા માંડ્યું. સારથી વૃદ્ધ ત્રણ પેઢીથી રથ ચલાવનારો છે, એમને વિચાર થાય છે કે રાજકુમારનો ચહેરો બદલાઈ ગયો છે. મનમાં ઉદ્વિગ્ન થાય છે, હુકમ માનવો પડે, જંગલ પ્રદેશમાં રથ શા માટે લઈ જાય છે? એમ અચાનક કહ્યું, રથ રોકો. રોક્યો. સિદ્ધાર્થ નીચે ઉતર્યા, આખું શરીર સુવર્ણના અલંકારોથી લદાયેલું, એક એક અલંકાર કાઢી કાઢી નીચે નાખવા માંડ્યા. વસ્ત્રો સુવર્ણ અલંકારો ફેંકવા માંડ્યા, ઢગલો માંડ્યા. પેલો સારથી પગમાં પડી ગયો, પ્રભુ તમે આ શું કરો છો? હું જંગલમાં જઈને ભિક્ષુક થવા માંગુ. હા હા હા, આવું પાગલ પણ શું કામ કરો છો? આ રાજ્ય સમૃદ્ધિ, આ મહેલો, દેવના ચક્ર જેવો આપને ત્યાં દીકરો, રાજકુમાર, યશોધરા પત્ની, મહારાણી, માતા પિતા, નગરના પ્રજાજનો, આપનો સન્માન, ભાગ્યશાળીને આ સમૃદ્ધિ મળે, આખી દુનિયા આના માટે મરે તોય નથી મળતું, એ તમને સહેજે ભાગ્યવશાત મળ્યું છે, અને તમે ભિક્ષુક થઈ જશો. કાલ સવારે તમે હાથમાં પાત્ર લઈને રોટલો માગવા નીકળશો. મારું માનું તમને કંઈક થઈ ગયું છે, તમે પાછા ફરી જાઓ. લ્યો લ્યો લ્યો, હું છે તમારી ત્રણ પેઢીનો સારથી છું, આ પાછું પહેરી લ્યો. ચોધારાશે પગમાં પડીને પેલો સારથી રડવા માંડ્યો, કુમાર આવું ના કરો, તમે ખોટે રસ્તે જઈ રહ્યા છો. એક વસ્ત્ર રાખ્યું, એ વસ્ત્ર પહેર્યું ને ઓઢ્યું. લ્યો સારથી, આ બધું આપને કિંમતી લાગતું હોય તો આ બધું લઈ તમે નગરમાં પાછા ફરી જાઓ, અને હું અહીંથી વિદાય થાઉં છું, મને કોઈ ખોળશો નહીં. ના ના ના રાજકુમાર, મેં ક્યાં મુંહ દેખાવું કપિલ વસ્તુ મેં શુદ્ધાદન મહારાજા ક્યાં બતાવું? કુછ નહીં બતાના. રાજકુમાર સ્વતંત્ર હૈ, સ્વતંત્ર ઈચ્છા સે ચલા ગયા, ઉસકો રાજ મેં કોઈ દિલચસ્પી નહીં. કહે દેના, મેરે પિતા કો પ્રણામ કહેના, માતા કો પ્રણામ કેના, યશોધરા કો જરૂર દુઃખ હોગા, ક્યોંકિ મેં પૂછા નહીં, મેરા બેટા તો બિલકુલ ના છોટા હૈ, ઉસકી મેં અનુમતિ નહીં લે સકતા, લેકિન યશોધરા કી અનુમતિ લેના મેરે લીએ આવશ્યક થી, નહીં લી, મેરા પ્રણામ કેના, ગયા હૈ ભૂલ જાના, શોક મત કરના. સારથી કે પ્રભુ દૂસરી વાર સોચો, એ પાગલપન હૈ. સિદ્ધાર્થ બોલે છે, ક્યું? અરે રાજ મહેલ, એ રાજ સમૃદ્ધિ, ઉસકો આપ છોડતે હો. સિદ્ધાર્થે કહ્યું, સારથી તને એ રાજ સમૃદ્ધિ ને રાજ મહેલ દેખાય છે, મને એમાં સળગતી આગની જ્વાળાઓ સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ જે જોઈ લેવું, તને સમૃદ્ધિ સુખ એની છોળો ઉછળતી દેખાય છે, મને એમાં આગના ભડકા સિવાય કાંઈ દેખાતું નથી. બધું બળી રહ્યું છે, જલી રહ્યું છે, એ ખાક કરી દે મને, એ પહેલા મારે નીકળી જવું છે. અને સારથી હું તમને પૂછું કે તમે કોઈ ભવનમાં નિવાસ કરીને બેઠા હો, લાખોનો કરોડોનો એ ભવન હોય, એમાં આગ લાગે તો તમે વિચારો? તો કે વિચારવાની પળ હોય તો કૂદી પડવાનું એ બહાર. બસ મેં જોઈ લીધું છે, સળગી રહ્યું છે, એટલે હવે હું એક ક્ષણ માટે પણ સળગતા ભવનમાં રહી શકું એમ નથી. એટલું જ કહી સિદ્ધાર્થ નીકળી ગયા, જેને આજે ભગવાન બુદ્ધ તરીકે લોકો માને છે. એને જોઈ લીધું માયામય ઇદમ અખિલમ હિત્વા, આ બધું માયામય છે, જે સુંદર દેખાય છે સળગતું દેખાય છે, સુખ દેખાય છે ત્યાં દુઃખ દેખાય છે જ એ જ છે. જે જાણે છે એ સંતો મહંતો છે, બધા એ જોઈ નથી શકતા. અને જેને એ મહિમા સમજાઈ જાય ભગવત તત્વનો, આત્મતત્વનો, ભજનનો, સત્સંગનો, એ પછી કોઈનો રોક્યો રોકાય નહીં, સ્વાભાવિક છે. તમને સરસ મજાના કાચનું રમકડું કોઈ આપ્યું હોય, એ જ સમય આવીને તમને 1 કરોડનું કોઈ હીરો હાથમાં આપે, તો કાચનો ટુકડો કોણ પકડી રાખે? હીરો જ લઈ લે, સ્વાભાવિક છે. એટલે બે જોડે જોડે મૂક્યું, આ માયામય છે, ઈદમ, આ આંગળી ચિંધીને કહે છે શંકરાચાર્ય, આ જગત સંસાર આ બધું એ માયામય છે, એટલે એને હિત્વા, એને છોડી દો. છોડીને બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ્ય વિદિત્વા, એનો વિદિત્વા એટલે એનો મહિમા જાણો અને એ માર્ગે ચાલી નીકળો, એનો મહિમા જાણો. પણ મહિમા જણાય ત્યારે લોયાના 3જા વચનામૃતમાં મહારાજે કહ્યું કે પછી એને રાજ સમૃદ્ધિ આ તે બધું છોડતા એને કોઈ જ વાર લાગતી નથી. જેણે યથાર્થ ભગવાનનો મહિમા જાણ્યો છે એને ભગવાનને અર્થે શું શું ન થાય. પરણેલા પતિનો ત્યાગ થાય, પત્નીનો થાય, રાજ સુખ સમૃદ્ધિનો ત્યાગ થાય, શું ન થાય મહિમા જાણ્યા પછી. સત્સંગનો એવો મહિમા જાણ્યો છે, ભલે હાલો સંસાર તો જે છે એ હશે, રહેવું જ પડશે ને, ત્યાં જ રહેશો, પણ સત્સંગનો કાંઈક યથા યથ કિંચિત જો મહિમા જાણ્યો હોય તો સત્સંગ માટે નાડ્યું કેમ ન તૂટે? આ તો પરાયણી અવાય તો અવાય, સંભળાય તો સંભળાય, ભજન થાય તો થાય, પૂજા થાય, કરવી હોય થઈ જાય તો થઈ જાય, પણ મહિમા સમજાઈ ગયો હોય તો કેવી મોટી વાત છે. આપણે દુધાળાના મૂળજી ભગત, એના દીકરા પોપટના લગ્ન હોય, જાન